સજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણીં ચહસિતં યસ્યાસ્તિ મંગલં નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં ૠણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૃચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ યવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ નારાયણદાસજી સ્વામી એમના પ્રસંગો એમનું આપણે શ્રવણ કરીએ છીએ. જૂનાગઢ મંદિરની અંદર સ્વામી મહંત પદે આવ્યા પછી મંદિરનો વિકાસ ખૂબ થયો. આરસ પધરાવ્યો, પથરાવ્યો, નાની મોટી મંદિરમાં અગવડતાઓ હતી. પૂજારીના ડેરાઓમાં જવા આવવા માટે કમાનોની એ બધું કરાવડાવ્યું. એ મંદિરમાં ઉત્તરાદે ભાગે પગથિયાની બંને બાજુ એટલે પૂર્વ અને પશ્ચિમ બાજુ વિક્રમ સંવત 1910 કે 11 સાલમાં ગુણાતીતાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજ પધરાવ્યા, વિઘ્ન વિનાયક દેવ પધરાવ્યા. પરંતુ એ નીચે હતા એટલે સહેજે પૂજારી હોય તો એમણે દરરોજ સેવા પૂજા માટે જવાનું હોય, થાળ ધરાવવા માટે જવાનું હોય તો પગથિયાઓ ઉતરી અને જવું પડતું હશે. દર્શન કરનારા વૃદ્ધ સંતો હોય તો એમને તે પગથિયા ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય. હા, એમાંય ચોમાસું હોય ત્યારે વધારે અગવડતા પડે, કારણ કે વરસાદ વરસતો હોય અને થાળ લઈને જવાનું. આવી તકલીફોના કારણે અક્ષર સ્વરૂપદાસજી સ્વામી એમણે સદગુરુ નારાયણદાસ સ્વામીને વાત કરી કે સ્વામી, જો આ હનુમાનજી ગણપતિજી છે એમને આપણે આમ ઉપર પ્રદક્ષિણાના ભાગમાં લઈ લઈએ તો દર્શન કરવામાં પણ અનુકૂળતા રહીએ, સંતોને પૂજારીઓને સેવામાં પણ અનુકૂળતા રહીએ. બાલમુકુંદાસ સ્વામીની પણ આવી ઈચ્છા, યોગેશ્વરદાસ સ્વામીની પણ ઈચ્છા. એટલે નારાયણદાસ સ્વામીએ વિચાર કર્યો કે હવે આપણે હનુમાનજી ગણપતિજીને ઉપર લઈએ. પ્રદક્ષિણાના પગથિયાની બંને તરફ જ્યાં હનુમાનજી મહારાજ બિરાજે છે એનાથી ઉપરના ભાગમાં, પગથિયાથી નીચે હતા પહેલાં, હવે પ્રદક્ષિણાના ભાગમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે બે સુંદર શિખરોવાળા મંદિર તૈયાર થયા. કુશળ કારીગરો પાસે સ્વામી આ મૂર્તિઓ ખંડિત ન થાય એ રીતે ખોલાવવાની થાય અને બંને બહુ મોટી મૂર્તિઓ એમને ફેરવવાનું ચાલુ થયું. એમાં ગણપતિજી મહારાજ તો હળવા ફૂલ જેવા થઈ ગયા છે, જે પથ્થરની મૂર્તિઓ એટલે એટલો વજન તો હોય, પણ ભક્તોએ બધા આમ ઉપાડ્યા, સહજમાં ઉપડી ગયા અને નીચેથી લઈ અને ગણપતિજી મહારાજને ઉપર પધરાવ્યા. નવા ડેરામાં ગણપતિ મહારાજની સ્થાપના થઈ. પણ હનુમાનજી મહારાજને ખોલવામાં આવ્યા, પણ હનુમાનજી મહારાજે મનમાં વિચાર કર્યો કે અહીંયા આપણે ઠીક છે, કે ગુણાતીતાનંદ સ્વામીએ આપણને અહીંયા આપણે સેવક છીએ એટલે આપણે નીચે રહેવાય, ઠીક છીએ. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને અહીંયા બેસાડ્યા છે તો અહીંયા બરાબર છે. હનુમાનજી મહારાજે આવો કંઈક સંકલ્પ કર્યો હશે. ભક્તો બધા મહેનત કરે પણ હનુમાનજી મહારાજ ઉપડે નહીં. નારણદાસજી સ્વામી પણ સાથે. કેવો આપણો આ દિવ્ય સત્સંગ છે કે જ્યાં ભગવાન પ્રગટ બિરાજે છે, હનુમાનજી મહારાજ હજરા હજૂર છે. આ પ્રત્યક્ષ એમના દાખલાઓ. આજે પણ કષ્ટભંજન દેવ સારંગપુરમાં બિરાજે છે, કેટલા બધા ભક્તોના દિન દુખિયાના દુખડાઓ દૂર કરે છે. હનુમાનજી મહારાજે સેવક ભાવને સ્વીકારી અને નીચે રહેવાનું નક્કી કર્યું. ભક્તો ઘણી બધી મહેનત કરે પણ હનુમાનજી મહારાજ ઉપડે નહીં. હતા તો જેટલા ગણપતિજી મહારાજ ભારે હશે એટલા જ હનુમાનજી મહારાજ ભારે હશે, એનાથી વધારે નહીં. પણ એટલા ભક્તો મહેનત કરે એના કરતા વધારે ભક્તો મહેનત કરે. હા, ભાર વધાર્યો હતો એમ, કારણ કે હનુમાનજી મહારાજને ઉપર આવવાની ઈચ્છા નહીં એટલે એટલા બધા વજનદાર થઈ ગયા કે કોઈનાથી ઉપડે નહીં. ક્યાંક એવું પણ લખ્યું છે કે પછી નારણદાસજી સ્વામીએ કંપી બંધાવી, દોરડા બંધથી કંપીથી આમ ઉપાડીએ હનુમાનજી મહારાજને પછી ઉપર લઈએ એમ. કંપીના બબે દોરડાઓ તૂટી ગયા અને એમ છતાંય હનુમાનજી મહારાજ આમ ટસના મસ ન થયા. બપોરના 12 વાગ્યા, બધા થાકી ગયા, પરસેવે રેબ જેબ, બધાને એમ થાય કેમ હનુમાનજી મહારાજ હલતા નથી. હનુમાનજી મહારાજ છે એ આસન જમાવીને ભાર વધારીને બેઠા હતા. એવા હનુમાનજી મહારાજના ઘણા ચરિત્રો. ભીમસેન છે, જતા હતા અને રસ્તામાં હનુમાનજી મહારાજ બિરાજે ને પૂછડું આમ રસ્તા ઉપર આગળ જવા દીધેલું અને ભીમસેન ત્યાંથી નીકળ્યા એટલે ભીમસેન ઓળખી ન શક્યા, વાનર સ્વરૂપમાં હતા. એટલે મને કહ્યું કે આ પૂછડું હટાવી લ્યો, મારે અહીંયાથી ચાલવું છે. એટલે હનુમાનજી મહારાજે એમ કહ્યું, હું હવે વૃદ્ધ થયો, તમે જ ઉપાડીને છે જ આ બાજુ મૂકી દો, હવે મારામાં તાકાત નથી. કે એટલે ભીમસેનને એમ થયું કે આપણે ઉપાડીને મૂકી દઈએ ને બીજી વખત કોઈ દિવસ આ બાજુ આવવા ન દે એવી રીતે ઉપાડીએ. કે ભીમ છે એ પૂછડું ઉપાડવા જાય પણ પૂછડું આમ એક ઇંચે આમથી આમ ન થયું. હવે ભીમ જેવા તાકાતવાળા તો કોઈ હોય નહીં, આવા તો કેટલાય પરચાઓ હનુમાનજી મહારાજના હશે. આજે એવું જ હનુમાનજી મહારાજે અહીંયા જૂનાગઢના ચોકમાં એટલું વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે કંપી પણ નહીતર, હવે કંપીમાં તો આખી કળવાળું કામ હોય, પણ એનાથી પણ હનુમાનજી મહારાજ ઉઠ્યા નહીં ઉપર. દોરડાઓ તૂટી ગયા, હનુમાનજી મહારાજ ન ઉઠ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કેવો સંકલ્પ કર્યો હશે અને તે દિવસથી હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ બિરાજતા હશે. સાથે એ સંતો બાલમુકુંદાસજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી, અક્ષર સ્વરૂપદાસજી સ્વામી, નારણદાસજી સ્વામી, આ બધા સંતો પૂજારી સંતો, એમનો ભાવ કેવો હશે. કે હનુમાનજી મહારાજ દરરોજ પ્રગટ બિરાજે અને આયોનો જીવતો જાગતો પ્રસંગ. બપોરે 12 વાગ્યા, બધા થાક્યા એટલે નારણદાસજી સ્વામીએ કહ્યું કે ચાલો બધા ઠાકોર જમાડી લ્યો, કે હવે આપણે ઠાકોર જમાડી કથા કરી થોડી વાર આરામ કરી અને પછી બપોર પછી આપણે કંઈક આગળ વિચારીએ. કે બધા ઠાકોર જમાડવા ગયા, નારણદાસ સ્વામી પણ ઠાકોર જમાડવા ગયા. હાથ પગ ધોઈ મનસી પૂજા કરી અને ઠાકોર જમાડવા બેઠા. ઠાકોર જમાડી અને બપોરની કથા થઈ. કથા પછી નારણદાસ સ્વામી હનુમાનજી મહારાજની પાસે પધાર્યા. બાકી બધા કારીગરો બધા આરામમાં ગયા, એકલા નારણદાસ સ્વામી છે હનુમાનજી મહારાજની પાસે આવ્યા. હનુમાનજી મહારાજને બંને હાથ જોડી અને પ્રાર્થના કરી કે હે દાદા, તમે અત્યારે અહીંયા બિરાજો છો તો પૂજારીઓને થાળ ધરવામાં અગવડતા પડે છે, તમે બધાના દુખડા દૂર કરો છો તો પૂજારીનું દુઃખ દૂર નહીં કરો? નાના મોટા કષ્ટો પડે, તમે અહીંયા હરિભક્તોને એમના કષ્ટો દૂર કરી અને એમને સુખિયા કરો છો, તો દાદા તમે સહેજ ઉપર બિરાજો તો તમારે થાળનું સુખ અને પૂજારીઓ સુખિયા, તમે સુખિયા અને પૂજારીઓ સુખિયા. એ ભગવાન જેવા સંત એમની પ્રાર્થના સાંભળી અને હઠીલા હનુમાનજી મહારાજે પોતાની હઠ છે એ મૂકી દીધી. બપોર પછી બધા કારીગરો ભેળા થયા અને જેમ ગણપતિજી મહારાજ ઉપડી ગયા એકદમ હળવા ફૂલ, એવી જ રીતે આસાનીથી હનુમાનજી મહારાજ છે એ ઉપડી ગયા અને બધા ભક્તોએ હનુમાનજી મહારાજની નવા ડેરામાં સ્થાપના કરી. સ્વામીને કેવો એ ભગવાનની પ્રત્યે એકાત્મતાનો સંબંધ હશે, તાદાત્મક સંબંધ હશે, કે સ્વામીએ પ્રાર્થના કરી અને હનુમાનજી મહારાજ હળવા ફૂલ થઈ ગયા. હનુમાનજી મહારાજ છે ઉપર આવી ગયા. આ સત્સંગના પ્રસિદ્ધ પ્રસંગો હવે જ્યારે પણ દર્શન કરવા માટે જૂનાગઢ જઈએ ને ત્યારે આ નારણદાસ સ્વામીના પ્રસંગે હનુમાનજી મહારાજ વજન વધાર્યો હતો અને પછી હનુમાનજી મહારાજ નારણદાસ સ્વામીની પ્રાર્થના સાંભળી અને હળવા ફૂલ થયા. આવા પ્રગટ હનુમાનજી મહારાજ અહીંયા બિરાજે છે. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો, આ નારણદાસ સ્વામી જેવા સંતો એમણે બધાએ સેવેલા છે એવા ભાવ સાથે દર્શન કરીએ. હનુમાનજી મહારાજને ઉપર લીધા. એ સમયે વળી પાછો એક બીજો અદ્ભુત પ્રસંગ બન્યો. એ હનુમાનજી મહારાજની મૂર્તિની ફરતી કોરે, જેમાં અત્યારે આપણે સારંગપુરમાં કષ્ટભંજન દેવ બિરાજે છે, તો એમાં હનુમાનજી મહારાજની ફરતી બાજુ એક વાનર સેનાની કમાન છે. દર્શન બધાને યાદ હોય તો આપણે અહીંયા પણ છે હનુમાનજી મહારાજની ફરતે વાનર સેનાની કમાન. પણ જૂનાગઢની અંદર હનુમાનજી મહારાજને પધરાવ્યા ત્યારે એ કમાન નહોતી, હનુમાનજી મહારાજ એકલા બિરાજતા હતા. તો સહેજે બધાના મનમાં એમ થયું કે આવી કમાન હોય તો વધારે સારું. નારણદાસ સ્વામીને એવો સંકલ્પ થયો કે કમાન કરીએ તો વાનર સેનાએ સહિત હનુમાનજી મહારાજ બિરાજે એવું થાય અને વધારે રમણીય સ્વરૂપ થાય, દર્શન કરવાનું સુખ આવે. એટલે ફરતી કોર વાનર સેનાની કમાન કરવાનું નક્કી કર્યું. સ્વામી આ માટે જામનગરના એક સુપ્રસિદ્ધ કારીગર હતા હરિભાઈ ગેલાભાઈ, એમને બોલાવ્યા. કારણ કે પથ્થરમાં કારીગરી કરવાની, હા, અલગ પથ્થરો હોય પછી બનાવી અને પછી આમ ફરતી કોર મૂકવાની. આ તો પહેલાં એ હરિભાઈને વાત કરી સ્વામીએ કે હરિભાઈ તમે ખૂબ સારા કારીગર છો અને આ મૂર્તિની ફરતે 3 થરી વાનર સેના કરવી છે, પથ્થરની અંદર કોતરવી છે અને પછી અહીંયા આપણે સ્થાપના કરવી છે. હરિભાઈએ કહ્યું કંઈ વાંધો નહીં સ્વામી, તમે માર્ગદર્શન આપો, તમે જે પ્રમાણે કહેતા જશો એ પ્રમાણે હું કરતો જઈશ. પથ્થરો નક્કી થયા, માપ સાઈઝ લેવાણી, કમાનનું બધું માર્ગદર્શન સ્વામી આપતા જાય અને એ પ્રમાણે નીચે પથ્થરો ઘડાતા જાય. પથ્થર ઘડાતા જાય અને એમ કરતાં કરતાં કરતાં કરતાં બંને બાજુ આમ મૂકતા જાય, બંને બાજુ આમ એક સરખી કમાનો આવતી જાય અને પછી જે આમ ઉપરનો ભાગ આવે એ ભાગમાં પહોંચ્યા. એટલે સ્વામીને હરિભાઈએ પૂછ્યું કે સ્વામી આમાં કમાન કરવા જઈએ છીએ ને, તો હનુમાનજી મહારાજે આમ પાછળથી આમ પૂંછડું જે થોડું ઊંચું રાખ્યું છે ને, એ કમાનમાં સહેજ આડું આવે છે, લગભગ એકાદ ઇંચનો ફરક છે, બહુ જાજો ફરક નથી. કે તો કેમ કરશું? એટલે નારાયણદાસ સ્વામીએ કહ્યું કે હનુમાનજી મહારાજનું ચાળો ન કરતા હો, કે એમને કાંઈ ન થવું જોઈએ, ધ્યાન રાખજો કે વાનર સેનાનું સ્વરૂપ નાનું કરી નાખો કે, પણ હનુમાનજી મહારાજના પૂંછડાને કે હનુમાનજી મહારાજના સ્વરૂપને ક્યાંય પણ ટોચો કે ટચકો પણ આવવો ન જોઈએ કે. આટલું કહી અને સ્વામી વળી પાછા ગયા. એટલે હરિભાઈએ કંઈક વાનર સેના સાઈઝ નાની પણ કરી હશે, હા એક જ પથ્થર એમ, એ જે ન્યા પૂંછડા પાસે આવતો હતો એટલો જ પથ્થર એમણે સહેજ નાનો કરવાની નાનો કર્યો અને પછી વળી પાછું કંઈક ફિટિંગ કરવા ગયા. તેમાં હવે સહેજ નડતું હશે, આમ દોરાવા કહી શકાય એટલું નડતું હશે. એટલે હરિભાઈના મનમાં એમ થયું કે હવે દોરાવા નડે છે તો એમાં સહેજ આમ ટચકો મારી દઈએ ને, એટલે કોઈને ખબરય નહીં પડે, વાનર સેના ફિટ પણ થઈ જશે અને હનુમાનજી મહારાજને કંઈ વાંધો નહીં આવે. હરિભાઈએ ટાંકણોને થોડો હાથમાં લીધો, આ બાજુ હરિભાઈ ને સામે હનુમાનજી મહારાજ, અને સહેજ આમ તો આમ હળવેક દિન આમ ટાંકણો રાખી અને હથોડો માર્યો અને એવો કરંટ લાગ્યો, હરિભાઈ સીધા જ આમ ઉલ્લીને પાછા પીડ્યા, હું જમીન ઉપર પડી ગયા, એવો કરંટ લાગ્યો. એમ જાણે કે 11ની લાઈન ન હાલી જતી હોય, તો કે 11ની લાઈનમાં તો ઉડાડી જ દે, હેવી લાઈન હા તો હાઈ ટેન્શન લાઈન કરતાંય વધારે કરંટ લાગ્યો હશે. શરીર આખું ધ્રુજે, તાવ આવી ગયો. બે ત્રણ જણા તો એને ઓલા પછેડીમાં નાખી અને નારાયણદાસ સ્વામી પાસે લઈ આવ્યા, બિચારા બેઠા નહોતા થઈ શકતા, સ્વામીની પાસે લઈ આવ્યા, બોલી શકે નહીં, આમ બધું આખું શરીર ધ્રુજે, તાવ આવી ગયો. એટલે નારાયણદાસ સ્વામીને ખબર પડી કે આ હનુમાનજી મહારાજના પૂંછડાને અડી ગયા લાગે છે. પાંચક દિવસ સુધી તાવ રહ્યો. પછી નારાયણદાસ સ્વામીએ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હે હનુમાન દાદા, આ હરિભાઈ છે ને એ તો તમારા સેવક કહેવાય, બાળક કહેવાય, મા બાપ છે એ બાળકના ગુના સામું જોતા નથી, એમણે તમને ખંડિત કરવાના ઈરાદાથી તમને કષ્ટ નથી પહોંચાડ્યું, તમે એમના ઉપર રાજી થાઓ, એમને તમે માફ કરો. નારાયણદાસ સ્વામી આવી પ્રાર્થના કરી અને પાંચમે દિવસે હરિભાઈનો તાવ ઉતરી ગયો. હવે એક પથ્થર એ બાકી હતો ઉપરનો ભાગનો. પછી સ્વામીએ હરિભાઈને સમજાવ્યા કે હરિભાઈ હવે એને હજી થોડોક નાનો કરી નાખો અને ત્યાં પથ્થરનું ફિટિંગ કરી દઈએ. હરિભાઈ કે હવે ન જવાય ત્યાં, હો માંડ ઉગર્યો કે હું તો, અરે પણ આમાં હવે તમારે હનુમાનજી મહારાજને નહીં અડવાનું, મેં તમને કહ્યું હતું ને કે તમે એ પૂંછડાને અડતા નહીં તો હનુમાનજી મહારાજ એનો પ્રતાપ દેખાડશે, એટલે આ વખતે તમારે પૂંછડાને અડવાનું નથી. તો કે હવે એ વાત રહેવા દો સામે, હવે મારાથી કામ નહીં થાય, કે આ માંડ માંડ ઉગર્યો છું. સ્વામીએ ઘણા સમજાવ્યા પણ હરિભાઈ બી ગયા, એટલા બધા ડરી ગયા, એટલે પછી એ તૈયાર ન થયા. પછી સ્વામીએ વળી પાછા બીજા કોઈ કારીગરને બોલાવ્યા હશે અને એમની પાસે એક કમાન છે એનો પથ્થર વળી પાછો કોતરાયો અને વળી પાછો એ પ્રમાણે નાની સાઈઝનો કરી અને ફિટ કરાવ્યો. અત્યારે પણ જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે નિરખીને જોઈએ તો ખબર પડશે કે ઉપરનો સાઈડનો પથ્થર છે એ કારીગરી અને સાઈડમાં જે બંને પથ્થરો છે એમની કારીગરી, એ બંનેમાં થોડો ફરક પડે છે. કારીગર બદલાઈ ગયા ને એટલે એટલો ફરક પડે. આવી રીતે હનુમાનજી મહારાજ છે એમને સદગુરુ નારણદાસ સ્વામીએ ઉપર લીધા અને હરિભાઈને આવો એક પરચો દીધો હનુમાનજી મહારાજે. મહારાજે પધરાવેલા દેવ એમાં તો એટલો બધો પ્રતાપ હોય એમાં તો કંઈ ડાઉટ નથી, કારણ કે મહારાજ સંકલ્પ કરી ગયા છે કે આ બધા સ્વરૂપની અંદર હું બિરાજું છું અને તમે આ સ્વરૂપોની સેવા કરશો એટલે મારી સેવા છે. આ હરિકૃષ્ણ મહારાજ એમની આગળ તમે પ્રાર્થના કરશો એટલે મારી પ્રાર્થના થશે અને હું પ્રાર્થના સાંભળીને તમારા સંકલ્પને પૂરા કરીશ. આ હરિકૃષ્ણ મહારાજની અંદર હું સાક્ષાત બિરાજું છું. આવા સંકલ્પ સાથે શ્રીજી મહારાજ ધામમાં સિધાવ્યા એટલે એ સ્વરૂપોની અંદર તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે, એમાં કોઈ મિનમેખ નથી. અને એટલે આપણે એમ કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન આજે 200 વર્ષ થયા ધામમાં ગયા એમના, એમ છતાંય તે સત્સંગની અંદર પ્રગટ છે. પણ એમના સંતોનો પ્રભાવ કેટલો, એમના સંતોનો પ્રતાપ કેટલો કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજને પધરાવ્યા. આજે 50-60 વર્ષ પછી 70 વર્ષ પછી એમને જ્યારે આમ ઉપર લેવાના થયા તો એ દિવસે એ પ્રગટ બિરાજે છે એવી પ્રતીતિ, એવો અહેસાસ બધાને કરાવ્યો. દિન દુખિયાઓના દુખડા દૂર થાય. ઘણા લોકો એવું કહે ને કે તો તમારી ભાવના છે ને એટલે બધું પૂરું થઈ જાય છે. અરે ઘણા તો એમ કે તમે જઈ અને ભગવાનને પ્રાર્થના કરો છો એટલે પ્રાર્થના ભગવાન સાંભળે છે ને તમારા દુઃખ દૂર થાય છે, એવું નથી થતું કે. પણ એના બદલે એવું થાય છે કે તમે જે પ્રાર્થના કરો છો એ પ્રાર્થનાના આધારે તમારું માઇન્ડ છે એ પોઝિટિવ થાય છે અને પોઝિટિવિટીના આધારે તમારા દુઃખ દૂર થાય છે, કે આઘાત અને પ્રત્યાઘાતના નિયમ પ્રમાણે તમે પોઝિટિવ થયા એટલે તમને પોઝિટિવ રિએક્શન્સ મળવાના ચાલુ થયા, એમ પ્રત્યાઘાત મળવાના ચાલુ થયા. બાકી કંઈ ભગવાન છે અને ભગવાન તમારા કામ કરી દે છે અને થવા માંડે છે એવું નથી થતું કે. શું કહેશું, કયો લ્યો જાજુ ભણી ગયા, બુદ્ધિનો જમાનો એટલે બધું ગોઠવી શકાયો. આઘાત અને પ્રત્યાઘાતના નિયમ પ્રમાણે જો થતું હોય તો દરેક વ્યક્તિ માટે થવું જોઈએ. આજે કોરોનાના સમાચાર આવે છે ને તો એમાં અમુક અમુક સમાચાર એવા આવે છે કે આટલા વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિએ 3 વખત કોરોનાને હટાવ્યો પોઝિટિવ માનસિકતાના કારણે. પોઝિટિવ માનસિકતાથી એણે કોરોનાને નેગેટિવ કર્યો તો પોઝિટિવિટીનો ફાયદા તો છે જ, નથી એવું તો નથી જ. તો પછી ભગવાનની તો જરૂર રહી નહીં એ કેમ કોઈ બોલતા નથી. પોઝિટિવિટીથી કામ થાય છે એવું નથી કે નથી થતું. એનો પણ એક પ્રભાવ છે, એની પણ એક અસર છે, કારણ કે સાયકોલોજી માનસિકતાના આધાર ઉપર આપણા શરીરની અંદર બધું તંત્ર ગોઠવાય છે. અને મન છે એમનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર છે. મનનો કંટ્રોલ શરીરની અંદર જેટલી પણ ગ્લેન્ડ્સ એટલે કે ગ્રંથિઓ છે એમના ઉપર છે, જેમ કે થાઇરોઇડની ગ્રંથિ છે, જેવી રીતે સ્વાદુપિંડની અંદર સ્વાદની ગ્રંથિ છે, તો એ તમામ જેટલી પણ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ જે કામ કરે છે એ કામ પણ મનના આદેશના અનુસારે કરે છે. મન છે એ થાઇરોઇડ ગ્રંથિને પ્રોપર આદેશ ન આપે તો થાઇરોઇડમાંથી જે પણ આદેશો મળવા જોઈએ કે આ સમયે હવે એસિડ છોડો અને આટલા પ્રમાણમાં એસિડ છોડો એટલે અમને ભૂખ લાગશે, હવે જમવાનો સમય થયો છે, એ આદેશ મન છે એ થાઇરોઇડ ગ્રંથિને આપે છે, થાઇરોઇડ ગ્રંથિ છે એ શરીરની અંદર રહેલા તમામ એસિડ એમને આપે છે, અને પછી એ એસિડ બધા પેટની અંદર છૂટે, અને જેવા પેટની અંદર છૂટે એટલે તરત આપણને ભૂખ લાગે અને આપણે જમવું પડે. હવે મન જો આ પોઝિટિવ આન્સર ન આપે, આદેશ ન આપે, તો થાઇરોઇડ ગ્રંથિ છે એ ગડબડ થઈ જાય, અને થાઇરોઇડ ગડબડ થઈ જાય એટલે ટાણે ભૂખ ન લાગે, કાં લાગે તો અતિ વધારે લાગે, કાં અત્યારે ઠંડીના સમયમાં અતિશય ગરમી થવા માંડે અને ગરમીના સમયમાં અતિશય ઠંડી લાગવા માંડે, આવું બધું અનબેલેન્સ થઈ જાય. પછી આપણે નથી થાઇરોઇડના રિપોર્ટ કરાવતા ને પછી જોતા ને એમાં આવે રિપોર્ટ કે હાલો તમારું થાઇરોઇડ બરાબર નથી કે તો ગોળી લેવી પડશે. હવે ગોળી લઈએ એટલે વળી પાછા એના આદેશો બરાબર જવા માંડે. એમના બદલે જો યોગ કરવામાં આવે, આપણે એટલાન્ટાની અંદર કિશોરભાઈ સાવલિયા છે, એમને થાઇરોઇડ આવ્યું. જનરલી આ બધું 40 વર્ષ પછી આવતું હોય, બરાબર. તો એમને થાઇરોઇડ આવ્યું એટલે એમને ગોળી આપવાની ચાલુ થઈ, એટલે ડૉક્ટરે એમને ગોળી આપી. એમણે મનમાં એવો વિચાર કર્યો કે આપણે ગોળી નથી લેવી, કારણ કે આ થાઇરોઇડ પછી કોલેસ્ટ્રોલ આ બધાની ગોળીઓ તમે ચાલુ કરો ને એટલે કાયમનું થઈ જાય પછી, એટલે એમણે ગોળી ન લેવાનું નક્કી કર્યું. તો કરવું શું? બસ દરરોજ સવારમાં પ્રાણાયામ કરવાનું ચાલુ કર્યું. ભ્રામરી પ્રાણાયામ, ઉદગીથ પ્રાણાયામ, કે જે શ્વાસ ઊંડો લઈ લેવાનો, પછી ઓમકારના સાથે ઓમ કરતા કરતા શ્વાસ છોડવાનો, કાન દબાવે અને આંખ દબાવે અને નાકથી શ્વાસ છોડે, નાકથી લે, અને એ જે ઓમકાર થાય ને એના આધારે આંખમાં અહીંયા વાઇબ્રેશન થાય, એ વાઇબ્રેશનના આધાર ઉપર માઇન્ડ છે એ સેટ થાય. માઇન્ડ સેટ થાય એટલે પછી બધા કમાન્ડ છે એ સરખા મળે, અને એટલો ને એટલો જ એ ઓમકારના નાદનો વાઇબ્રેશનની અસર થાઇરોઇડ ઉપર પડે, અને થાઇરોઇડ છે એ પણ બેલેન્સમાં આવે, અને થાઇરોઇડ છે એ પણ પોતાના યોગ્ય કમાન્ડ છોડવાનું ચાલુ કરે. આમાં થોડાક દિવસ કરવામાં આવે એટલે થાઇરોઇડ છે એ બેલેન્સ કરતું થઈ જાય, બેલેન્સ કમાન્ડ આપતું થઈ જાય. આવું એમણે લગભગ સમજો ને કે 25 થી 27 દિવસ સુધી કર્યું, અને પછી વળી પાછો થાઇરોઇડનો રિપોર્ટ કરાવ્યો, થાઇરોઇડ નોર્મલ, એક પણ ગોળી લીધા વગર. તમે ફોન કરીને પૂછી શકશો એમને. એટલે જે પોઝિટિવિટીથી કામ થાય છે એ આવી રીતે થાય છે કે ભગવાને જે સિસ્ટમ સેટ કરી છે એ સિસ્ટમની અંદર ક્યાંય અપસેટ થયા તો એ અપસેટ થવા માટે એને વળી પાછા સેટિંગમાં લેવા માટે એની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે કરી અને વળી પાછું સેટ થઈ જાય, વળી પાછું સેટ થઈ જાય એટલે યોગ્ય કામ કરવા માટે પ્રોબ્લેમ રિઝોલ્વ, બીજું કંઈ નહીં. પણ માનસિક રીતે એના માટે પહેલાં પોઝિટિવ થવું પડે. હા, તો એલોપેથીથી થાય છે એ કેવી રીતે થાય છે? બસ એલોપેથી છે અને ફોર્સફુલી કરાવે છે, બીજું કંઈ નથી. એક ટીકડી લીધી અને એની અસર છે એ થાઇરોઇડ ઉપર થાય, અને થાઇરોઇડ છે એને બેલેન્સ કરવાની ટ્રાય કરે, અને થાઇરોઇડને બેલેન્સ કરવાની ટ્રાય કરે એટલે થાઇરોઇડ છે એ વળી પાછા કમાન્ડ છે એ બેલેન્સ કમાન્ડ છોડવાનું ચાલુ કરે. એ ફોર્સફુલી થાય. છોકરાને ભૂખ લાગે અને જમે, અને છોકરાને એની મમ્મી પરાણે જમાડે, ભૂખ તો બંનેમાં ભાંગી જાય, પણ એને ભૂખ લાગે ને એની ઈચ્છા થાય અને જમે તો એ શરીરને પોષણ કરે, અને પરાણે જમાડે તો ભૂખ ભાંગે, શરીર યાત્રા ચાલે પણ એટલું બધું પોષણ ન કરે, કારણ કે પોઝિટિવિટી. એટલે ઘણો બધો પોઝિટિવિટીનો ફાયદો છે જ અને ફરક પડે છે, પણ ભગવાને સેટ કરેલી સિસ્ટમ પ્રમાણે જ થાય છે, એનાથી વધારે નથી થતું. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ એ વખતે આપણા હૃદયની અંદર જે દુઃખ છે, જે દર્દ છે, જે વેદના છે, આપણે ભગવાનને આગળ ઠાલવી દીધી એટલે આપણે હૃદયથી તો ખાલી થઈ ગયા, અને હવે જે ભગવાન આપણી સમક્ષ બિરાજે છે એ ભગવાન પણ એટલા જ પ્રભાવશાળી, પ્રતાપી, કેપેબલ, સર્વસમર્થ છે. આપણો અંતરાત્મા એ પરમાત્માની સાથે કનેક્ટ થયો એટલે પરમાત્માનું સામર્થ્ય છે. જેવી રીતે આપણે એક યોગ કરીએ છીએ અને મન અને થાઇરોઇડ ગ્રંથિ એ બંને અલાઇન થાય છે, એવી જ રીતે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પરમાત્માની સાથે આપણો આત્મા છે કનેક્ટ થાય છે, અને એવી પ્રાર્થના છે એ પરમાત્મા સાંભળે છે એટલે પરમાત્માનું સામર્થ્ય છે આત્માને વિશે આવે છે. આત્મા છે એ પણ કોન્ફિડન્સ એટલે કે એને આત્મવિશ્વાસ જાગૃત થાય છે અને પરમાત્મા છે એમનું કામ કરી આપે છે. જો આવું ન થતું હોય તો આજથી લગભગ 90 વર્ષ પહેલાં આજે નારાયણદાસ સ્વામીએ હનુમાનજી મહારાજને ઉપર લઈ ગયા અને જે પ્રસંગ બન્યા એ પ્રસંગ ન થવા જોઈએ. પથ્થર પથ્થર જ છે, પથ્થરનું વજન જેટલું છે એટલું જ છે, અને એટલા લોકોથી ઉપડી જવા જોઈતા હતા પણ છતાંય નથી ઉપડ્યા એ ઇતિહાસ સાક્ષી પૂરે છે. એના કરતાંય વિશેષ પેલા હરિભાઈ એને સહેજ આમ ટાંકણો માર્યો અને હનુમાનજી મહારાજે પોતાનો પ્રભાવ દેખાડ્યો, એ પરચો તો એના કરતાંય મોટો. રિએક્શન આપીએ છીએ, હનુમાનજી મહારાજે રિએક્શન આપ્યું એમ તો ન કહેવાય કારણ કે ભગવાન છે, પણ હનુમાનજી મહારાજ રિસ્પોન્ડ કરે છે, પ્રત્યુત્તર આપે છે કે ભાઈ તમે ખાલી મને પથ્થર માની અને મને ટાંકણો મારો એ બરાબર નહીં, આવું કંઈક કેવું હશે ને હનુમાનજી મહારાજને. એ હરિભાઈના મનમાં એક સંકલ્પ એવો થયો કે હવે દોરાવાનો જ ફરક છે તો સહેજ આમ ટાંકણો મારું એટલે ખબર નહીં પડે અને પથ્થર ફિટ થાય, કારણ કે હવે નવો પથ્થર હું વળી પાછો ઓલો કરવા જાઉં તો સમય જાજો લાગી જાય, આવો કંઈક એને મનમાં વિચાર થયો હશે અને એ વિચારના આધારે એને ટાંકણો મારવાનું સહેજ આમ નક્કી કર્યું હશે. જ્યારે એને ટાંકણો મારવાનું નક્કી કર્યું ત્યારે એના હૃદયની અંદર હનુમાનજી મહારાજ પ્રગટ બિરાજે છે, એ ભાવના નહીં હોય ત્યારે એ ટાંકણો મારી શક્યા હશે અથવા તો એને એવો સંકલ્પ થયો હશે. અને હનુમાનજી મહારાજને એ સહન ન થયું, ટાંકણો સહન ન થયો એમ નથી, હો નહીતર તો આપણામાં હનુમાનજી મહારાજમાં ફરક શું ભાઈ, આપણને મચ્છર કરે ને આપણે ટપાક દઈને મચ્છરને મારીએ અને હનુમાનજી મહારાજને ટાંકણો લાગે ને હનુમાનજી મહારાજ ટપાક દઈને મારે, એ હનુમાનજી મહારાજે પોતાને ટાંકણો ખમાતો નહોતો એટલા માટે હનુમાનજી મહારાજે એમને કર્યું એમ કહેવું, એના કરતાંય એમણે હનુમાનજી મહારાજને માત્ર એક પથ્થર સમજ્યા. એમાં હનુમાનજી મહારાજના પ્રગટપણાનો જે ભાવ નારાયણદાસ સ્વામીને હતો એવો નારાયણદાસ સ્વામી એમને કહ્યું, છતાં પણ એમના હૃદયની અંદર એ ભાવ એટલે સુધી નહીં આવ્યો હોય, એ ભાવ લઈ આવવા માટે હનુમાનજી મહારાજે એમને કરંટ આપ્યો, એમને શોટ આપ્યો કે તું જેમ સમજેશ ને એમ હું ખાલી પથ્થરનો નથી, હું અહીંયા સાક્ષાત બિરાજું છું અને મારી શક્તિએ સહિત બિરાજું છું. આપણે પણ દર્શન કરતા આ પ્રસંગમાંથી શીખવાનું એટલું વાલા ભક્તજનો કે આપણે જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે આપણા ઘનશ્યામ મહારાજ છે એ કેવા છે, પ્રગટ. ઘણા ભક્તો કે આ ઘનશ્યામ મહારાજ રૂપાળા બહુ છે કે આરસ બહુ સારો લઈ આવ્યા છે, કોણે સિલેક્ટ કર્યો હતો, કે આપણે ઘનશ્યામ મહારાજમાં હજી પથ્થર ભાવના છે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે, શાસ્ત્રોના એમ કે વિધિ પ્રમાણે, શાસ્ત્રીય મંત્રોથી શાસ્ત્રીય રીતે વિધિ કરી અને એવા પવિત્ર પુરુષ એમણે જ્યારે પ્રતિષ્ઠા કરી હોય તો એમની અંદર અવશ્ય ભગવાન પધારે છે, અવશ્ય બિરાજે છે. અને જ્યારે એ ભગવાન એમાં બિરાજમાન થયા, આજે એવા પણ સંપ્રદાય છે એ એમ કહે છે કે જો તમે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરો છો તો પ્રાણ આવે એનો અર્થ એવો થાય કે જેમ આપણે શ્વાસ લઈએ છીએ એવી રીતે શ્વાસ લેવા જોઈએ, જેમ આપણે આંખો મટમટાવીએ છીએ એવી રીતે આંખો મટમટાવવા જોઈએ, જેમ આપણે પલ્સરેટ ચાલે છે એવી રીતે એમની અંદર પલ્સરેટ ચાલવા જોઈએ. જેમ આપણે મુમેન્ટ કરીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એવી રીતે એમની અંદર મુમેન્ટ થવી જોઈએ. એવું તો થતું નથી તો તમે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમ કેમ કહો છો? એટલે અમે મૂર્તિમાં નથી માનતા, એ એમની માન્યતા છે. પણ વૈદિક શાસ્ત્ર પ્રમાણે, વૈદિક વિધિ પ્રમાણે ભગવાન છે એ મંત્રને વશ છે, ભગવાન છે એમની વિધિ કરાવનાર જે પવિત્ર ભૂદેવ છે એમને વશ છે, ભગવાન છે એ એમના જે યજમાન છે કે જે પોતે સંકલ્પ કરવાના છે એમને વશ છે, ભગવાન છે એ જેમની એમની પ્રતિષ્ઠાની આરતી ઉતારવાના છે એમને વશ છે, ભગવાન છે એ એમની જે સેવા પૂજા કરવાના છે એમની પ્રતિષ્ઠા થયા પછી એમના ભાવને વશ છે. આ બધાના ભાવ, આ બધાની ભાવના, એમના હૃદયનો શુદ્ધ ભાવ છે એમના આધારે ભગવાન છે એ મૂર્તિની અંદર બિરાજમાન થાય છે. સ્વામિનારાયણ ભગવાન એમણે જ્યારે સંકલ્પ કર્યો હોય ત્યારે એમનો ભાવ તો કેટલો બધો વિશુદ્ધ હોય, અને એ તો સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમની તોલે તો કોઈ ના આવે ને. ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે હનુમાનજી મહારાજને પધરાવ્યા ત્યારે એમનો ભાવ એ સાક્ષાત અક્ષર મૂર્તિ, એમના ભાવની તોલે તો આપણા બધાના ભાવ ભેળા કરીએ ને તોય ના આવે. એ નારાયણદાસ સ્વામી, બાલમુકુંદાસજી સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી, આ બધા સંતો એમણે સેવા કરી હોય, એમણે સેવેલા હોય, એમના હૃદયના ભાવ, એટલે ભગવાન છે એ સાક્ષાત બિરાજે છે. એમાં પલ્સરેટ નથી ચાલતા, એ આંખો નથી મટાવતા ને. એ તો માત્ર આપણને સ્થૂળ દ્રષ્ટિએ એવું દેખાય છે કે એ નથી કરતા એમ, અને જોઈએ એવું કરે છે ને એવું જ આપણે માનીએ છીએ તો આપણે પણ એમને માણસ જેવા સમજ્યા કહેવાય. એ આંખ નથી મટમટાવતા છતાં પણ એમની અંદર આંખ છે એ જોવે છે આપણને, એ હાથ નથી હલાવતા છતાં પણ એ આપણા ધરાવેલા થાળને એ જમે છે, એ જ એમનું ઈશ્વરીયત્વ છે. હાથ હલાવી અને જમવું એ તો મનુષ્યત્વ છે. આપણે હજી પણ ભગવાનમાંથી મનુષ્ય ભાવ દૂર નથી કરી શક્યા, એટલે આપણને એવું થાય છે કે જો એમની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો થવું આવું જોઈએ, એમ કે જેવું માણસની અંદર થાય છે એવું એક પથ્થરની અંદર થવું જોઈએ. એવું નથી થતું એટલે એમાં ભગવાન નથી એમ માનીએ છીએ. હરિભાઈને પૂછી આવો, ભગવાન છે કે નહીં? જો ભગવાન બિરાજતા ન હોય તો એમને આટલો કરંટ ન લાગે. માટે વાલા ભક્તજનો, જ્યાં પણ આપણા સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરી હોય એવા પવિત્ર સંતો, એમણે આરતી ઉતારી હોય, એમણે પ્રતિષ્ઠાની વિધિમાં છેકથી છેક સુધી પોતાના સંકલ્પ, પોતાના હૃદયના ભાવ છે મહારાજશ્રી આરતી ઉતારી, પણ આખી વિધિમાં સંતો બેઠા હોય, એમના આધારે અને વૈદિક વિધિ પ્રમાણે, શાસ્ત્રો પ્રમાણે, શાસ્ત્રીય રીતિ પ્રમાણે પ્રતિષ્ઠા થઈ હોય તો એમની અંદર એ ધાતુની મૂર્તિ હોય કે પાષાણની મૂર્તિ હોય કે કાષ્ટની મૂર્તિ હોય, એમાં સાક્ષાત ભગવાન છે એ બિરાજે છે, બિરાજે છે ને બિરાજે છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ બધા પ્રસંગોને સાંભળી અમારા હૃદયની અંદર રહ્યો સયો જે પાષાણનો ભાવ કે ધાતુનો ભાવ કે થોડોક નાસ્તિક ભાવ આવો પડ્યો હોય તો એ મહારાજ અમારા હૃદયમાંથી તમે દૂર કરજો, અને સદાય તમારા સ્વરૂપોને વિશે અમને આવો ને આવો પ્રગટ ભાવ રહે, અને એવી પ્રગટ ભાવથી અમે તમારી ઉપાસના કરતા રહીએ એવી અમારા ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ